श्री पद्म पुराण सृष्टिखंड अध्याय 21। आदित्य शयन ने रोहिणी चंद्र शयन व्रत तड़ागनी प्रतिष्ठा वृक्षारोपण की विधि तथा सौभाग्य शयन व्रत नु वर्णन। भीष्मजी पूछू, हे ब्रह्मन, जे अभ्यास न होवाना कारणे अथवा रोगवश उपवास करवामां असमर्थ छे परंतु तेनु फल इच्छे छे तेना माटे क्यों व्रत उत्तम छे ए जणावो। पुलत्सजीए कह्यु, हे राजन, जे लोको उपवास करवामां असमर्थ छे तेमना माटे तेज व्रत अभिष्ट छे जेमां दिवसे उपवास करीने रात्रे भोजननुं विधान होय। हुं आवा महान व्रतोनो परिचय आपुं छुं, सांभळो। તે વ્રતનું નામ છે આદિત્ય શયન। તેમાં વિધિપૂર્વક ભગવાન શંકરની પૂજા કરવામાં આવે છે। પુરાણોના જ્ઞાતા મહર્ષિ જે નક્ષત્રોના યોગમાં આ વ્રતનો ઉપદેશ કરે છે તે જણાવું છું। જ્યારે સપ્તમી તિથિએ હસ્ત નક્ષત્રની સાથે રવિવાર હોય અથવા સૂર્યની સંક્રાંતિ હોય તે તિથિ સમસ્ત કામનાઓને પૂર્ણ કરનારી હોય છે। તે દિવસે સૂર્યના નામોથી ભગવતી પાર્વતી અને મહાદેવજીની પૂજા કરવી જોઈએ। સૂર્યદેવની પ્રતિમા તથા શિવલિંગનું પણ ભક્તિપૂર્વક પૂજન કરવું જોઈએ। હસ્ત નક્ષત્રમાં સૂર્યાય નમઃનું ઉચ્ચારણ કરીને સૂર્યદેવના ચરણોની ચિત્રા નક્ષત્રમાં અર્કાય નમઃ કહીને તેમની ઘૂંટીઓની સ્વાતિ નક્ષત્રમાં પુરુષોત્તમાય નમઃથી પિંડીઓની વિશાખામાં ધાત્રે નમઃથી ઘૂંટણોની તથા અનુરાધામાં શસ્ત્ર ભાનવે નમઃથી બંને સાથળોની પૂજા કરવી જોઈએ। જ્યેષ્ઠા નક્ષત્રમાં અણંગાય નમઃથી ગુહ્યભાગની મૂળ નક્ષત્રમાં ઇન્દ્રાય નમઃ અને ભીમાય નમઃથી કટિભાગની પૂર્વ સાઢા અને ઉત્તર સાઢામાં ત્વષ્ટે નમઃ અને સપ્ત તુરંગમાય નમઃ થી નાભિની શ્રવણમાં તીક્ષ્ણા સવે નમઃથી ઉદરની ઘનિષ્ઠામાં વિકર્તનાય નમઃથી બંને બગલોની અને શતભિષા નક્ષત્રમાં દ્વાંત વિનાશાય નમઃથી સૂર્યના વૃક્ષ સ્થળની પૂજા કરવી જોઈએ। પૂર્વ અને ઉત્તર ભાદ્રપદામાં ચંડકરાય નમઃ થી બંને ભુજાઓની રેવતીમાં સામનાધીશાય નમઃથી બંને હાથની અશ્વિનીમાં સપ્તાશ્વર ધુરંધરાય નમઃથી નખોની અને ભરણીમાં દિવાકરાય નમઃથી ભગવાન સૂર્યના કંઠનું પૂજન કરવું। કૃતિકામાં કંઠની રોહિણામાં ઓઠોની મૃગશિરામાં જીવાની તથા આદરામાં હરયે નમઃથી સૂર્યદેવના દાંતોની અર્ચના કરવી। પુનર્વસુમાં સાવિત્રીએ નમઃથી શંકરજીની નાસિકાનું પુષ્યમાં અંભો રૂહલ્લવલ્લભાય નમઃથી લલાટની તથા વેદ શરીર ધારીણે નમઃથી વાળની આશ્લેષામાં વિબુદ્ધ પ્રિયાય નમઃથી મસ્તકની મઘામાં બંને કાનોની પૂર્વા ફાલ્ગુનીમાં ગોબ્રાહ્મણ નંદનાય નમઃથી શંભુના સંપૂર્ણ અંગોનું તથા ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં વિશ્વેશ્વરાય નમઃથી તેમના બંને ભ્રમરોનું પૂજન કરવું। પાસ અંકુશ કમળ ત્રિશુળ કપાલ સર્પ ચંદ્રમા તથા ધનુષ ધારણ કરનારામાં શ્રી મહાદેવજીને નમસ્કાર છે। પાસ અંકુશ પદ્મ શુલક પાલ સર્પેન્દ્રુ ધનુર્ધરાય નમઃ ગયાસુર કામદેવ ત્રિપુર અને અંધકાસુર વગેરેના વિનાશના મૂળ કારણ ભગવાન શિવને પ્રણામ છે। ગયા અસુર અંગ પુરાણ દકાદી વિનાશા મૂલાય નમઃ શિવાય વગેરે વાક્યોનું ઉચ્ચારણ કરીને પ્રત્યેક અંગની પૂજા કર્યા પછી વિશ્વેશ્વરાય નમઃથી ભગવાનના મસ્તકનું પૂજન કરવું જોઈએ। ત્યાર પછી જમવું ઉચિત છે। ભોજનમાં તેલ અને મીઠું એટલે નમકનો સંપર્ક રાખવો નહીં। માંસ અને ઉચિષ્ટ અન્નનું તો કદાપી સેવન ન કરવું। હે રાજન, આ પ્રમાણે રાત્રિ શુદ્ધ ભોજન કરીને પુનર્વસુ નક્ષત્રમાં દાન કરવું જોઈએ। કોઈ વાસણમાં અગ્નિના ચોખા ઉમરડાના લાકડાનું પાત્ર તથા ઘી અને સુવર્ણની સાથે બ્રાહ્મણને દાન કરવું સાતમા દિવસના પારણામાં બીજા દિવસ કરતા એક જોડી વસ્ત્રનું વધારે દાન કરવું જોઈએ। ચૌદમા દિવસના પારણામાં ગોળ ખીર અને ઘી વગેરે દ્વારા ब्राह्मण ने भक्तिपूर्वक भोजन करावू। त्यार पछी कर्णिका सहित सोनानु अष्टदळ कमळ बनावू, ज्यां आठ आंगळनु होय तथा जेमा पद्म रागमणि नीलमना पांदड़ा अंकित करवामां आव्या होय। पछी सुंदर सैया तैयार करावी जेना पर सुंदर चादर पाथरीने तकियो मूकवामां आव्यो होय अने ऊपरथी चंदरवो बांधेलो होय। सैया पर पंखो राखो जेन तेनी बाजूमां खड़ावू, पगरखा छत्र चामर आसन अने दर्पण वगैरे वस्तुओ मूकवी, फल वस्त्र चंदन तथा आभूषणोथी ते सैया सजावेली होवी जोईए। ઉપર પ્રમાણે સોનાના કમળને તે સૈયા પર રાખી દેવું, ત્યાર પછી મંત્રોચાર પૂર્વક દુધાળ કપિલા ગાયનું દાન કરવું। તે ગાય ઉત્તમ ગુણોથી સંપન્ન વસ્ત્રાભૂષણોથી સુશોભિત અને વાછરા સહિત હોવી જોઈએ। તેની ખરીઓ ચાંદીના અને શિંગડા સોનાથી મઢેલા હોવા જોઈએ તથા તેની સાથે કાંસાની દોણી હોવી જોઈએ। દિવસના પૂર્વ ભાગમાં જ દાન કરવું ઉચિત છે, સમયનું ઉલ્લંઘન કદાપી કરવું નહીં। સૈયા દાન પછી આ પ્રમાણે પ્રાર્થના કરવી, હે સૂર્યદેવ, જે પ્રમાણે તમારી સૈયા કાંતિ ધૃતિ સ્ત્રી અને પૃષ્ટિથી કદી સુની હોતી નથી, તે જ રીતે મારી પણ વૃદ્ધિ થાય। વેદોના વિદ્વાન તમારા સિવાય બીજા કોઈનો નિષ્પાપ જાણતા નથી, તેથી તમે સંપૂર્ણ દુઃખોથી ભરેલા સંસાર સાગરમાંથી મારો ઉદ્ધાર કરો। ત્યાર પછી ભગવાનની પ્રદક્ષિણા કરીને તેમને પ્રણામ કર્યા પછી વિસર્જન કરવું, સૈયા અને ગાય વગેરે બ્રાહ્મણને ઘેર પહોંચાડી દેવા। ભગવાન શંકરના વ્રતની ચર્ચા દુરાચાર્ય અને દંભી પુરુષને સામે ન કરવી જોઈએ। જે ગાય બ્રાહ્મણ દેવતા અતિથિ અને ધાર્મિક પુરુષોની નિંદા કરે છે તેની સામે પણ આ વ્રતને પ્રગટ ન કરવું। ભગવાનના ભક્ત અને જીતેન્દ્રિય પુરુષની સામે જ આનંદદાયી અને કલ્યાણમય ગુઢ રહસ્ય પ્રકાશિત કરવા યોગ્ય છે। વેદ વેતા પુરુષોનું કહેવું છે કે આ વ્રત મહાપાતકી મનુષ્યના પણ પાપોને નાશ કરી દે છે। જે પુરુષ આ વ્રતનું અનુષ્ઠાન કરે છે તેનો બંધુ પુત્ર ધન અને સ્ત્રીથી કદી વિયોગ થતો નથી તથા તે દેવતાઓનો આનંદ વધારનાર મનાય છે। આજ પ્રમાણે જે સ્ત્રી ભક્તિપૂર્વક આ વ્રતનું અનુષ્ઠાન કરે છે તેને કદી રોગ મોહ અને દુઃખનો શિકાર થવું પડતું નથી। પ્રાચીન કાળમાં મહર્ષિ વશિષ્ઠ અર્જુન કુબેર તથા ઇન્દ્રિય વ્રતનું આચરણ કર્યું હતું। આ વ્રતના કીર્તન માત્રથી સગળા પાપ નષ્ટ થઈ જાય છે એમાં સંદેહ નથી। જે પુરુષ આદિત્ય શયન નામના વ્રતના મહાત્મ્ય અને વિધિનો પાઠ કે શ્રવણ કરે છે તે ઇન્દ્રનો પ્રિય પાત્ર થાય છે તથા જે આ વ્રતનું અનુષ્ઠાન કરે છે તે નરકમાં પડ્યા હોય તેવા પિતરોને સ્વર્ગમાં પહોંચાડી દે છે। ભીષ્મજીએ કહ્યું, હે મુને, હવે તમે ચંદ્રમાના વ્રતનું વર્ણન કરો। પુલત્સ્યજી બોલ્યા, હે રાજ, તમે બહુ ઉત્તમ વાત પૂછી છે, હવે હું તમને તે ગોપનીય વ્રત કહું છું જે અક્ષય સ્વર્ગની પ્રાપ્તિ કરાવનારું છે તથા જેને પુરાણ વેતા વિદ્વાનો જ જાણે છે। આ લોકમાં રોહિણી ચંદ્ર શયન નામે વ્રત બહુ જ ઉત્તમ છે। તેમાં ચંદ્રમાના નામો દ્વારા ભગવાન નારાયણની પ્રતિમાનું પૂજન કરવું જોઈએ। જ્યારે સોમવારે પૂર્ણિમા હોય અથવા પૂર્ણિમાએ રોહિણી નક્ષત્ર હોય તે દિવસે મનુષ્ય સવારે પંચગવી અને સરસવના દાણાયુક્ત જળથી સ્નાન કરવું તથા વિદ્વાન પુરુષ આપ્યા યશ્વ વગેરે મંત્રનો 800 વાર જપ કરો। જો શુદ્ર પણ આ વ્રત કરે તો અત્યંત ભક્તિપૂર્વક સોમાય નમઃ વરદાય નમઃ વિષ્ણવે નમઃ આ મંત્રનો જપ કરે અને પાખંડીઓ વિધર્મીઓ સાથે વાત ન કરે। જપ કર્યા પછી ઘેર આવીને ફળ ફૂલ વગેરે દ્વારા ભગવાન શ્રી મધુસૂદનની પૂજા કરે, સાથે સાથે ચંદ્રમાના નામોનું ઉચ્ચારણ કરતા રહેવું, સોમાય શાંતાય નમઃ કહીને ભગવાનના ચરણોનું, અનંત ધામને નમઃનું ઉચ્ચારણ કરીને તેમના ઘૂંટણોનું અને પિંડીઓનું, જલોદરાય નમઃથી બંને સાથળોનું, કામ સુખ પ્રદાય નમઃથી ચંદ્ર સ્વરૂપ ભગવાનના કટિભાગનું, અમૃતોદરાય નમઃથી ઉદરનું, શશાંકાય નમઃથી નાભીનું, ચંદ્રાય નમઃથી મુખમંડળનું, દ્રિજા નામ દીપાય નમઃથી દાંતોનું, ચંદ્રમસે નમઃથી મુખનું, કૌમુદ વન પ્રિયાય નમઃથી હોઠોનું, વનૌષધિ નામાધિનાથાય નમઃથી નાસિકાનું, આનંદ બીજાય નમઃથી બંને ભ્રમરોનું. ઇન્દિ વરી વ્યાસ કરાય નમઃથી ભગવાન શ્રીકૃષ્ણના કમળ જેવા નેત્રોનું. સમસ્તા સુરવંદિતાય દૈત્ય નિષુદનાય નમઃથી બંને કાનોનું. ઉદય પ્રિયાય નમઃથી ચંદ્રમાના લલાટનું. સુષુમ્નાધિપતયે નમઃથી કેશોનું. શશાંકાય નમઃથી મસ્તકનું. અને વિશ્વેશ્વરાય નમઃથી ભગવાન મુરારીના મુગંટનું પૂજન કરું. રોહિણી નામ ધ્યેય લક્ષ્મી સૌભાગ્ય શોખ્યામૃત સાગરાય પદ્મશ્રી નમઃ. રોહિણી નામ ધારણ કરનારી લક્ષ્મીના સૌભાગ્ય અને સુખરૂપ અમૃતના સમુદ્ર તથા કમળ જેવા કાંતિવાળા ભગવાનને નમસ્કાર છે. મંત્રનું ઉચ્ચારણ કરીને ભગવાનની સામે મસ્તક ઝુકાવવું. ત્યાર પછી સુગંધિત પુષ્પ નૈવેદ્ય અને ધૂપ વગેરે દ્વારા હિન્દુ પત્ની રોહિણી દેવીનું પણ પૂજન કરવું. ત્યાર પછી રાત્રિના સમયે ભૂમિ પર સૂવું અને સવારે ઉઠીને સ્નાન કર્યા પછી પાપ વિનાશાય નમઃનો ઉચ્ચારણ કરીને બ્રાહ્મણને ઘી અને સુવર્ણ સહિત જળથી ભરેલો કળશ દાન આપવો. પછી દિવસ દરમિયાન ઉપવાસ કર્યા પછી ગૌમૂત્ર પીધા બાદ માંસ અને મીઠા રહિત અન્નના 31 ગ્રાસનું ઘી સાથે ભોજન કરવું. ત્યાર પછી 2 ઘડી સુધી ઇતિહાસ પુરાણ વગેરેનું શ્રવણ કરવું. હે રાજન, ચંદ્રમાને કદંબ, નીલ, કમળ, કેવડો, જાતિ પુષ્પ, કમળ, સતપત્રિકા, કરમાયા વિનાના માલતીના પુષ્પ, નરગુંડી, ચમેલી, બીજા શ્વેત પુષ્પ, કરવીર એટલે કણેર તથા ચંપો આજ ફૂલ ચડાવવા. ઉપયુક્ત ફૂલોની જાતોમાંથી એક એકને શ્રાવણ વગેરે મહિનાઓમાં ક્રમશ અર્પણ કરવા. જે મહિનામાં વ્રત શરૂ કરવામાં આવે તે સમયે જે પણ પુષ્પ સુલભ હોય તેમના દ્વારા શ્રી હરિનું પૂજન કરવું જોઈએ. આ પ્રમાણે 1 વર્ષ સુધી આ વ્રતનું વિધિવત અનુષ્ઠાન કરીને સમાપ્તિના સમયે શયન ઉપયોગી સામગ્રીની સાથે સૈયાદાન કરવું. રોહિણી અને ચંદ્રમાની સુવર્ણની મૂર્તિઓ બનાવી. તેમાં ચંદ્રમાની મૂર્તિ 6 આંગળની અને રોહિણીની મૂર્તિ 4 આંગળની હોવી જોઈએ. 8 મોતીઓથી યુક્ત શ્વેત નેત્રોવાળી તે પ્રતિમાઓને અક્ષતથી ભરેલા કાંસાના પાત્રમાં મૂકીને દૂધથી ભરેલા કળશની ઉપર સ્થાપિત કરવી. પછી વસ્ત્ર અને દોણીની સાથે દુધાળ ગાય, શંખ તથા પાત્ર પ્રસ્તુત કરવું. ઉત્તમ ગુણોથી યુક્ત બ્રાહ્મણ દંપતીને બોલાવીને તેમને આભૂષણોથી અલંકૃત કરવા તથા મનમાં એવી ભાવના કરવી કે બ્રાહ્મણ દંપતીના રૂપે આ રોહિણી સહિત ચંદ્રમા જ બિરાજમાન છે. ત્યાર પછી તેમની આ પ્રમાણે પ્રાર્થના કરવી. હે ચંદ્રદેવ, તમે જ સર્વને આનંદ અને મુક્તિ પ્રદાન કરનારા છો. તમારી કૃપાથી મને ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત થાય. આ પ્રમાણે વિનયપૂર્વક સૈયા, પ્રતિમા તથા ગાય વગેરે બધું જ બ્રાહ્મણને દાન કરી દેવું. હે રાજન, જે સંસારથી ભયભીત થઈને મોક્ષની ઈચ્છા રાખે છે તેના માટે આજ 1 વ્રત સર્વોત્તમ છે. આ રૂપ અને આરોગ્યપ્રદ છે. આજ પિતરોને સર્વદા પ્રિય છે. જ્યાંનું અનુષ્ઠાન કરે છે તે ત્રિભુવનનો અધિપતિ થઈને 2100 વર્ષ સુધી ચંદ્રલોકમાં નિવાસ કરે છે. ત્યાર પછી વિદ્યુત થઈને મુક્ત થઈ જાય છે. ચંદ્રમાના નામ કીર્તન દ્વારા ભગવાન શ્રી મધુસૂદનની પૂજાનો આ પ્રસંગ જે વાંચે અથવા સાંભળે છે તેને ભગવાન ઉત્તમ બુદ્ધિ પ્રદાન કરે છે તથા તે ભગવાન શ્રી વિષ્ણુના ધામમાં જઈને દેવ સમૂહ દ્વારા પૂજાય છે. ભીષ્મજીએ કહ્યું, હે બ્રહ્મન, હવે મને તળાવ, બગીચા, કુવા, વાવ, પુષ્કરિણી, નાનું તળાવ તથા દેવ મંદિરની પ્રતિષ્ઠા વગેરેનું વિધાન કહો. પુલત્સ્યજી બોલ્યા, હે મહાબાહુ, સાંભળો. તળાવ વગેરેની પ્રતિષ્ઠાનું જે વિધાન છે તેનું ઇતિહાસ પુરાણોમાં આ પ્રમાણે વર્ણન છે. ઉત્તરાયણ આવ્યા પછી શુભ શુક્લ પક્ષમાં બ્રાહ્મણ દ્વારા કોઈ પવિત્ર દિવસ નક્કી કરાવી લેવો. તે દિવસે બ્રાહ્મણોની વરણી કરવી અને તળાવની પાસે જ્યાં કોઈ અપવિત્ર વસ્તુ ન હોય ત્યાં 4 હાથ લાંબી અને એટલી જ પહોળી ચોકોર વેદી બનાવવી. વેદી બધી બાજુથી સમતલ હોય અને 4 દિશાઓમાં તેનું મુખ હોય. પછી 16 હાથનો મંડપ તૈયાર કરાવો જેની 4 બાજુ 1-1 દરવાજો હોય. વેદીની બધી બાજુ કુંડોનું નિર્માણ કરાવવું. કુંડોની સંખ્યા 9, 7 કે 5 હોવી જોઈએ. કુંડોની લંબાઈ પહોળાઈ 1-1 રત્નની એટલે કે કોણીથી લઈને મુઠ્ઠી વાળેલા હાથ સુધીની લંબાઈને રત્ની અથવા અરત્ની કહે છે. એક રત્નની હોય તથા તે બધી ત્રણ ત્રણ મેખલાઓ હોય તેમાં યથાસ્થાન યોની તથા યોનિ અને મુખ પણ બનાવેલા હોવા જોઈએ. યોનિની લંબાઈ એક વેત અને પહોળાઈ છ સાત આંગળની હોય. મેખલાઓ ત્રણ પર્વ એટલે કે આંગળીઓના વેઢાને પર્વ કહે છે. મેખલાઓ ત્રણ પર્વ ઊંચી અને એક હાથ લાંબી હોવી જોઈએ. તે ચારે બાજુથી એક સરખી એક રંગની બનેલી હોય. બધાની પાસે ધજા અને પતાકાઓ લગાવવામાં આવે. મંડપની ચારે બાજુ ક્રમશઃ પીપળો, ઉમરડો, પલાસ, ખાખડો અને વડની શાખાઓના દરવાજા બનાવવામાં આવે. ત્યાં આઠ હોતા, આઠ દ્વારપાલ તથા આઠ જપ કરનારા બ્રાહ્મણોની વરણી કરવામાં આવે. તો બધા બ્રાહ્મણ વેદના પારગામી વિદ્વાન હોવા જોઈએ. બધા પ્રકારના શુભ લક્ષણોથી સંપન્ન મંત્રોના જ્ઞાતા, જીતેન્દ્રિય, કુલીન, સિલવાન તથા શ્રેષ્ઠ બ્રાહ્મણોને આ કાર્યમાં નિયુક્ત કરવા જોઈએ. દરેક કુંડની પાસે કળશ, યજ્ઞ સામગ્રી, નિર્મળ આસન અને દિવ્ય અને વિસ્તૃત તામ્ર પાત્ર હોવા જોઈએ. ત્યાર પછી દરેક દેવતાને માટે વિવિધ પ્રકારના બલિ એટલે કે દહીં, અક્ષત વગેરે ઉત્તમ ભક્ષ્ય પદાર્થ ઉપસ્થિત કરવા. વિદ્વાન આચાર્ય મંત્ર બોલીને તે સામગ્રીઓ દ્વારા પૃથ્વી પર બધા દેવતાઓને માટે બલિ સમર્પણ કરવો. અરતની બરાબર એક યુપ એટલે કે યજ્ઞ સ્તંભ સ્થાપવામાં આવે. જે કોઈ દૂધવાળા પશુની, જે કોઈ દૂધવાળા વૃક્ષની ડાળનો બનેલો હોય, ઐશ્વર્યની કામનાવાળા પુરુષે યજમાનના શરીર જેટલો ઊંચો યુપ રાખવો જોઈએ. ત્યારબાદ 25 ઋત્વિજોની વરણી કરીને તેમને સુવર્ણના આભૂષણોથી અલંકૃત કરવામાં આવે. સોનાના કુંડળ, બાજુબંધ, કડા, વીટી, પવિત્રી તથા વિવિધ પ્રકારના વસ્ત્રો, એ બધા આભૂષણો દરેક ઋત્વિજને બરાબર બરાબર આપવા અને આચાર્યને બે ગણા આપવા. આ ઉપરાંત તેમને સૈયા તથા પોતાને પ્રિય લાગનારી અન્ય વસ્તુઓ પણ આપવી. સોનાનો બનાવેલો કાચબો અને મગર, ચાંદીના મત્સ્ય અને દુદુંબ, તાંબાનો કેકડો અને દેડકો તથા લોઢાના બે સુસ મગર જેવું એક મોટું જળજંતુ બનાવડાવીને બધાને સોનાના પાત્રમાં રાખવા. ત્યાર પછી યજમાન વેદજ્ઞ બ્રાહ્મણની બતાવેલી વિધિ અનુસાર સર્વૌષધિ મિશ્રિત જળથી સ્નાન કરીને શ્વેત વસ્ત્ર અને શ્વેત માળા ધારણ કરે. પછી શ્વેત ચંદન લગાડીને પત્ની અને પુત્ર પૌત્રો સાથે પશ્ચિમ દ્વારથી યજ્ઞ મંડપમાં પ્રવેશ કરે. તે સમયે માંગલિક મંત્રો બોલવા જોઈએ અને શરણાઈ વગેરે વાદ્ય વગાડવા જોઈએ. ત્યાર પછી વિદ્વાન પુરુષ પાંચ રંગના ચૂર્ણોથી મંડળ બનાવે અને તેમાં 16 આરાવાળું ચક્ર બનાવે. તેની મધ્યમાં કમળનો આકાર બનાવે. ચક્ર જોવામાં સુંદર અને ચોકોર હોય. ચારે બાજુથી ગોળ હોવાની સાથે સાથે મધ્ય ભાગમાં વધારે સુંદર હોય. તે ચક્રને વેદી ઉપર સ્થાપિત કરીને તેની ચારે બાજુ દરેક દિશામાં મંત્ર પાઠ પૂર્વક ગ્રહો અને લોકપાલોની સ્થાપના કરવી. પછી મધ્ય ભાગમાં વરુણ સંબંધી મંત્રોનું ઉચ્ચારણ કરતા રહીને એક કળશની સ્થાપના કરવી અને તેની ઉપર બ્રહ્મા, શિવ, વિષ્ણુ, ગણેશ, લક્ષ્મી તથા પાર્વતીની પણ સ્થાપના કરવી. ત્યાર પછી સંપૂર્ણ લોકોની શાંતિ માટે ભૂત સમુદાયની સ્થાપના કરવી. આ પ્રમાણે પુષ્પ, ચંદન અને ફળો દ્વારા બધાની સ્થાપના કરીને કળશોની અંદર પંચરત્ન મૂકીને તે કળશોને વસ્ત્રોથી વીંટાળી દેવા. પછી પુષ્પ અને ચંદન દ્વારા તેમને અલંકૃત કરીને દ્વાર રક્ષાને માટે નિયુક્ત બ્રાહ્મણોને વેદપાઠ કરવા માટે કહેવું અને પોતે આચાર્યનું પૂજન કરવું. પૂર્વ દ્વાર તરફ બે ઋગ્વેદી, દક્ષિણ દ્વાર પર બે યજુર્વેદી, પશ્ચિમ દ્વાર પર બે સામવેદી તથા ઉત્તર દ્વાર પર બે અથર્વવેદી વિદ્વાનોને રાખવા જોઈએ. યજમાન મંડળના દક્ષિણ ભાગમાં ઉત્તરાભિમુખે બેસે અને દ્વાર રક્ષક વિદ્વાનોને કહે, તમે લોકો વેદપાઠ કરો. પછી યજ્ઞ કરાવનાર આચાર્યને કહે, તમે યજ્ઞ આરંભ કરાવો. ત્યાર પછી જપ કરનારા બ્રાહ્મણોને કહે, તમે લોકો ઉત્તમ મંત્રના જપ કરો. આ પ્રમાણે બધાને પ્રેરિત કરીને મંત્રજ્ઞ પુરુષે અગ્નિ પ્રજ્વલિત કરવો તથા મંત્ર પાઠ પૂર્વક ઘી અને સમિધાઓની આહુતિ આપવી. ઋત્વિજોએ પણ વરુણ સંબંધી મંત્રો દ્વારા બધી બાજુથી હવન કરવો જોઈએ. ગ્રહોના નિમિત્તે વિધિવત આહુતિ આપીને યજ્ઞ કર્મમાં ઇન્દ્ર, શિવ, મરુદગણ અને લોકપાલો માટે પણ વિધિવત હોમ કરવો. પૂર્વ દ્વાર પર નિયુક્ત ઋગ્વેદી બ્રાહ્મણ શાંતિ, રુદ્ર, પવમાન, સુમંગલ તથા પુરુષ સંબંધી સૂક્તોના અલગ અલગ જપ કરે. દક્ષિણ દ્વાર પર સ્થિત યજુર્વેદી વિદ્વાન ઇન્દ્ર રુદ્ર સોમ કુષ્માંડ અગ્નિ તથા સૂર્ય સંબંધી સૂક્તોના જપ કરે પશ્ચિમ દ્વાર પર. સામવેદી બ્રાહ્મણો વૈરાજ સામ પુરુષ સૂક્ત સંપૂર્ણ સુપર્ણ સૂક્ત રુદ્ર સંહિતા શિશુ સૂક્ત પંચ નિધન સૂક્ત ગાયત્ર સામ જ્યેષ્ઠ સામ વામ દિવ્ય સામ બૃહત સામ રૌરવ સામ રથંતર સામ ગૌવ્રત વિકર્ણ રક્ષોગ્ન અને યમ સંબંધી સામોનું ગાન કરે. ઉત્તર દ્વારના અથર્વેદી વિદ્વાન મનમાં જ ભગવાન વરુણદેવની શરણ લઈને શાંતિ અને પુષ્ટિ સંબંધી મંત્રોના જપ કરે. આ પ્રમાણે પહેલા દિવસે મંત્રો દ્વારા દેવતાઓની સ્થાપના કરીને હાથી અને ઘોડાઓના પગ નીચેની જેના પર રથ ચાલતો હોય એવા રસ્તાની રાફડાની બે નદીઓના સંગમની ગૌશાળાની તથા સાક્ષાત ગાયોના પગ નીચેની માટી લઈને કળશોમાં પધરાવી ત્યાર પછી સર્વો સુધી ગોરોચન સરસવના દાણા ચંદન અને ગુગળ પર પધરાવો ગુગળ પણ પધરાવવા પછી પંચગવ્ય દહીં દૂધ ઘી છાસ અને ગૌમૂત્ર મેળવીના કળશોના જળથી યજમાન પર વિધિપૂર્વક અભિષેક કરે. અભિષેક સમયે વિદ્વાન પુરુષ વેદ મંત્રોના પાઠ કરતા રહે. આ પ્રમાણે શાસ્ત્ર વિહિત કર્મ દ્વારા રાત્રિ વ્યતીત કરીને નિર્મળ પ્રભાત તથા હવનના અંતમાં બ્રાહ્મણોને 100, 50, 36 અથવા 25 ગાયોનું દાન કરવું. ત્યાર પછી શુદ્ધ અને સુંદર મુહૂર્તમાં વેદપાઠ સંગીત તથા વિવિધ પ્રકારના વાદ્યોના ધ્વનિ સાથે એક ગાયને સુવર્ણથી અલંકૃત કરીને તળાવના જળમાં ઉતારવી અને તે ગાય સામગાન કરનાર બ્રાહ્મણને દાન કરવી. ત્યાર પછી પંચરત્નોથી યુક્ત સોનાનું પાત્ર લઈને તેમાં પૂર્વોક્ત મગર અને માછલી વગેરેને રાખવા અને તેને કોઈ મોટી નદીના મંગાવેલા જળથી ભરી દેવું. પછી તે પાત્રને દહીં અક્ષતથી વિભૂષિત કરીને વેદ વેદાંગના વિદ્વાન 4 બ્રાહ્મણો હાથમાં રાખે અને યજમાનની પ્રેરણાથી તેને ઉત્તર દિશામાં ઉલટાવીને તળાવમાં પધરાવી દે. આ પ્રમાણે આપો મયો વગેરે મંત્ર દ્વારા તેને જળમાં નાખીને ફરી બધા લોકો યજ્ઞ મંડપમાં આવી જાય અને યજમાન સદસ્યની પૂજા કરીને બધી બાજુ દેવતાઓના ઉદ્દેશ્યથી બલિ અર્પણ કરે. આ પછી લગાતાર 4 દિવસ સુધી હવન થવો જોઈએ. 4થા દિવસે ચતુર્થી કર્મ કરવું જોઈએ. તેમાં પણ યથાશક્તિ દક્ષિણા આપવી જોઈએ. ચતુર્થી કર્મ પૂરું કરીને યજ્ઞ સંબંધી જેટલા પાત્ર અને સામગ્રી હોય તે બધી ઋતુજોમાં સરખે ભાગે વહેંચી દેવી જોઈએ. પછી મંડપને પણ વિભાજિત એટલે અલગ કરે. સુવર્ણ પાત્ર ને સૈયા કોઈ બ્રાહ્મણને દાન આપી દેવા. ત્યાર પછી પોતાની શક્તિ અનુસાર 1000, 108, 50 અથવા 20 બ્રાહ્મણોને ભોજન કરાવવું. પુરાણોમાં તળાવની પ્રતિષ્ઠા માટે આ જ વિધિ બતાવી છે. કુવા વાવ અને પુષ્કરિણી નાના તળાવને માટે પણ આ જ વિધિ છે. દેવતાઓની પ્રતિષ્ઠામાં પણ આવું જ વિધાન સમજવું જોઈએ. મંદિર અને બગીચા વગેરેના પ્રતિષ્ઠામાં પ્રતિષ્ઠા કાર્યમાં માત્ર મંત્રો જ જુદા છે. વિધિ વિધાન મોટા ભાગે એક સરખા છે. ઉપરોક્ત વિધિનું જો પૂર્ણપણે પાલન કરવાની શક્તિ ન હોય તો અડધા ખર્ચથી પણ આ કાર્ય સંપન્ન થઈ શકે છે. આ વાત બ્રહ્માજીએ કહી છે. જો તળાવમાં માત્ર વર્ષા ઋતુમાં જ જળ રહે છે તો જે તળાવમાં માત્ર વર્ષા ઋતુમાં જ જળ રહે છે તે 100 અગ્નિષ્ટમ યજ્ઞ જેટલું ફળ આપે છે. જેમાં શરદકાળ સુધી જળ રહે છે તેનું પણ આ જ ફળ છે. હેમંત અને શિશિર કાળ સુધી રહેનાર જળ ક્રમશઃ વાજપેય અને અતિરાત્ર નામના ફળ આપે છે. વસંત કાળ સુધી રહેનારા જળને અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળદાયક કહ્યું છે તથા જે જળ ગ્રીષ્મ કાળ સુધી રહે છે તે રાજસૂય યજ્ઞથી પણ વિશેષ ફળપ્રદ છે. હે મહારાજ, જે મનુષ્ય પૃથ્વી પર આ વિશેષ ધર્મનું પાલન કરે છે, વિધિપૂર્વક કુવા વાવ તળાવ વગેરે ખોદાવે છે તથા મંદિર બગીચા વગેરે બનાવડાવે છે તે શુદ્ધ ચિત્ત થઈને બ્રહ્માજીના લોકમાં જાય છે અને ત્યાં અનેક કલ્પો સુધી દિવ્ય આનંદનો અનુભવ કરે છે. બે પરાર્થ, બ્રહ્માજીનું આયુષ્ય સુધી ત્યાંનું સુખ ભોગવ્યા પછી બ્રહ્માજીની સાથે જ યોગ બળથી શ્રી વિષ્ણુના પરમપદને પ્રાપ્ત થાય છે. ભીષ્મજીએ કહ્યું, હે બ્રહ્મન, હવે તમે મને વિસ્તારથી વૃક્ષ લગાવવાની યથાર્થ વિધિ જણાવો. વિદ્વાનોએ કઈ વિધિથી વૃક્ષ લગાવવા જોઈએ? તુલસ્યજી બોલ્યા, હે રાજન, બગીચામાં વૃક્ષો લગાવવાની વિધિ હું તમને બતાવું છું. તળાવની પ્રતિષ્ઠાના વિષયમાં જે વિધાન બતાવવામાં આવ્યું છે તે જ પ્રમાણે તમામ વિધિ પૂરી કરીને વૃક્ષોના છોડને સર્વો સુધી મિશ્રિત જળથી સિંચવા, પછી તેના પર દહીં અને અક્ષત ચડાવવા, ત્યાર પછી તેમને પુષ્પમાળાઓથી અલંકૃત કરીને વસ્ત્રમાં લપેટી દેવા, ત્યાં ગુગળનો ધૂપ આપવાને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. વૃક્ષોને અલગ અલગ તાંબાના પાત્રમાં મૂકીને તેમના પર સપ્ત ધાન્ય ચડાવીને ચંદન અને વસ્ત્ર ચડાવવા, પછી દરેક વૃક્ષની પાસે કળશ સ્થાપન કરીને તે કળશોની પૂજા કરવી, અને રાત્રે દ્વિજાતિઓ દ્વારા ઇન્દ્રાદિ લોકપાલો તથા વનસ્પતિ માટે વિધિવત અધિવાસ સ્થાન કરાવવું. ત્યાર પછી દૂધ આપનારી એક ગાયને લાવીને તેને શ્વેત વસ્ત્ર ઓઢાડવું, તેના મસ્તક પર સોનાની કલગી લગાવી, શિંગડાને સોનાથી મઢાવી દેવા, ગાય દોહવા માટે કાંસાની દોણી ત્યાં મૂકી દેવી, પછી ગાયને ઉત્તરાભિમુખ ઊભી કરીને વૃક્ષોની વચ્ચે છોડવી, ત્યાર પછી શ્રેષ્ઠ બ્રાહ્મણ વાજિંત્રો અને મંગલ ગીતોના ધ્વનિ સાથે અભિષેકના મંત્ર ત્રણેય વેદોની વરુણ સંબંધી ઋચાઓ બોલીને ઉક્ત કળશોના જળથી યજમાન કરે. જળથી યજમાન પર અભિષેક કરવો. અભિષેક પછી સ્નાન કરીને યજ્ઞ કરતા પુરુષે શ્વેત વસ્ત્ર ધારણ કરવું, અને યથાશક્તિ ગાય, સોનાની સાંકળ, કંડા, વીટી, પવિત્રી વસ્ત્ર, સૈયાપયોગી સામાન તથા ચરણ પાદુકા આપીને એકાગ્ર ચિત્તના સંપૂર્ણ ઋત્વિજોની પૂજા કરવી. ત્યાર પછી ચાર દિવસ સુધી દૂધથી અભિષેક તથા ઘી, જવ અને કાળા તલનો હોમ કરવો. હોમમાં ખાખરાના લાકડા શ્રેષ્ઠ છે. વૃક્ષારોપણ પછી ચોથા દિવસે વિશેષ ઉત્સવ કરવો. તેમાં પોતાની શક્તિ અનુસાર કરી દક્ષિણા આપવી. જે જે વસ્તુ પોતાને વધારે પ્રિય હોય તેનું દાન કરવું. આચાર્યને બે ગણી દક્ષિણા આપી તથા પ્રણામ કરીને યજ્ઞની સમાપ્તિ કરે. જે વિદ્વાન ઉપયુક્ત વિધિથી વૃક્ષારોપણનો ઉત્સવ કરે છે તેની સંપૂર્ણ કામનાઓ પૂરી થાય છે તથા તે અક્ષય ફળનો ભાગી થાય છે. હે રાજેન્દ્ર, જે આ પ્રમાણે વૃક્ષની પ્રતિષ્ઠા કરે છે તે 30,000 ઇન્દ્રના સમયકાળ સુધી સ્વર્ગલોકમાં નિવાસ કરે છે. તેના શરીરમાં જેટલા રોમ હોય છે તેટલી પૂર્વની અને પાછળની પેઢીઓને તે ઉદ્ધાર કરી દે છે તથા તેને પુનરાવૃત્તિથી રહિત પરમ શુદ્ધિ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય દરરોજ આ પ્રસંગને સાંભળે અથવા સંભળાવે છે તે પણ દેવતાઓ દ્વારા સન્માનિત અને બ્રહ્મલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. વૃક્ષ પુત્રહીન પુરુષને પુત્રવાન થવાનું ફળ આપે છે. એટલું જ નહીં, તેઓ આદિદેવતા રૂપે તીર્થોમાં જઈને વૃક્ષ લગાવનારને પિંડ પણ આપે છે. તેઓ અધિદેવતા રૂપે તીર્થોમાં જઈને વૃક્ષ લગાવનારને પિંડ પણ આપે છે. તેથી હે ભીષ્મ, તમે યત્નપૂર્વક પીપળાના વૃક્ષ લગાવો તે એકલું જ તમને 1,000 પુત્રોનું ફળ આપશે. પીપળાનું વૃક્ષ લગાવવાથી મનુષ્ય ધનવાન થાય છે. અશોક વૃક્ષ શોકનાશક છે. પલાશ એટલે ખાખરો યજ્ઞનું ફળ આપનાર છે. લીમડાનો વૃક્ષ આયુ પ્રદાન કરે છે. જાંબુનું વૃક્ષ કન્યા આપનાર છે. દાડમનું વૃક્ષ પત્ની પ્રદાન કરે છે. પીપળો રોગનાશક અને પલાશ ખાખરો બ્રહ્મ તેજ પ્રદાન કરે છે. જે મનુષ્ય બહેડાનો વૃક્ષ લગાવે છે તે પ્રેત થાય છે. અંકોલ લગાવવાથી વંશ વૃદ્ધિ થાય છે. ખેરનો વૃક્ષ લગાવવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે. લીમડો લગાવનાર પર ભગવાન સૂર્ય પ્રસન્ન થાય છે. બિલીના વૃક્ષમાં ભગવાન શંકરનો અને ગુલાબના છોડમાં દેવી પાર્વતીનો નિવાસ છે. અશોક વૃક્ષમાં અપ્સરાઓ અને મોગરાના છોડમાં ગંધર્વ નિવાસ કરે છે. નેતરનું વૃક્ષ લૂંટારાઓને ભય પ્રદાન કરનારું છે. ચંદન અને ફણસના વૃક્ષ ક્રમશઃ પુણ્ય અને લક્ષ્મી આપનાર છે. ચંપાનો વૃક્ષ સૌભાગ્યપ્રદ છે. તાળનું વૃક્ષ સંતાનનો નાશ કરનારું છે. બોરસલીથી કુળની વૃદ્ધિ થાય છે. નારિયેળ લગાવનાર અનેક સ્ત્રીઓનો પતિ થાય છે. દ્રાક્ષનો વૃક્ષ લગાવનારને સર્વાંગ સુંદર સ્ત્રી મળે છે. કેવડાનો વૃક્ષ શત્રુનો નાશ કરનારું છે. એ જ પ્રમાણે અન્ય વૃક્ષ પણ જેમનો અહીં નામ લેવામાં આવ્યું નથી યથાયોગ્ય ફળ આપે છે. જે લોકો વૃક્ષ લગાવે છે તેમને પરલોકમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. પુલત્સેજી કહે છે, હે રાજન, આ પ્રમાણે એક બીજા વ્રતની વાત કરું છું જે સગળા મનોવાંછિત ફળ આપનારું છે, તેનું નામ છે સૌભાગ્ય સેન। આ વ્રતને પુરાણ વેતા જ જાણે છે। પૂર્વકાળમાં જ્યારે ભૂલોક, પૂર્વલોક, સ્વલોક તથા મરહલોક વગેરે બધા જ લોકો દગ્ધ થઈ ગયા ત્યારે સમસ્ત પ્રાણીઓનું સૌભાગ્ય એકત્રિત થઈને વૈકુંઠમાં જઈને ભગવાન શ્રી વિષ્ણુના વૃક્ષ સ્થળમાં સ્થિત થઈ ગયું। ત્યારબાદ દીર્ઘકાળ પછી જ્યારે પુનઃ સૃષ્ટિ રચનાનો સમય આવ્યો ત્યારે પ્રકૃતિ અને પુરુષથી યુક્ત સંપૂર્ણ લોક અહંકારથી આવૃત થઈ જતા શ્રી બ્રહ્માજી તથા ભગવાન શ્રી વિષ્ણુમાં સ્પર્ધા જાગૃત થઈ। તે સમયે એક પીળા રંગની ભયંકર અગ્નિ જ્વાળા પ્રગટ થઈ, તેનાથી ભગવાનનું વૃક્ષ સ્થળ તપી ગયું, જેથી તે સૌભાગ્ય પુંજ ત્યાંથી પડી ગયું। શ્રી વિષ્ણુના વૃક્ષ સ્થળનું તે સૌભાગ્ય હજુ રસરૂપ થઈને પૃથ્વી પર પડ્યું નહોતું, ત્યાં તો બ્રહ્માજીના બુદ્ધિમાન પુત્ર દક્ષે તેને આકાશમાં જ રોકીને પી લીધું। દક્ષના પી જતા જ તે અદ્ભુત રૂપ અને લાવણી પ્રદાન કરનાર સિદ્ધ થયો। પ્રજાપતિ દક્ષનું બળ અને તેજ બહુ વધી ગયું। તેમના પીધા પછી વધેલો જે અંશ પૃથ્વી પર પડ્યો તે 8 ભાગમાં વહેંચાઈ ગયો। તેમાંથી 7 ભાગોમાંથી 7 સૌભાગ્યદાયીની ઔષધિ ઉત્પન્ન થઈ, જેમના નામ આ પ્રમાણે છે। શેરડી, પરુરાજ એટલે પીપળો, વડ અથવા તાળ, નિષ્પાવ, રાજધાન્ય એટલે ચોખા, ગૌશીર એટલે ગાયનું દીધ દૂધ, કુસુમ અને કુસુંબ એક જાતનું ફળ, 8મો મીઠું એટલે નમક છે। આ 8નું સૌભાગ્યાષ્ટક કહે છે। યોગ અને જ્ઞાનના તત્વને જાણનાર બ્રહ્મપુત્ર દક્ષે પૂર્વકાળમાં જે સૌભાગ્ય રસનું પાન કર્યું હતું તેના અંશથી તેમને સતી નામે કન્યા ઉત્પન્ન થઈ। નીલ કમળ જેવા મનોહર શરીરવાળી તે કન્યા સંસારમાં લલિતાના નામે પણ પ્રસિદ્ધ છે। પિનાકધારી ભગવાન શંકરે તે ત્રિભુવન સુંદરી દેવી સાથે લગ્ન કર્યા। સતી ત્રણેય લોકના સૌભાગ્ય રૂપા છે, તેઓ ભોગ અને મોક્ષ પ્રદાન કરનારા છે। તેમની આરાધના કરીને નર કે નારી શું પ્રાપ્ત નથી કરી શકતા? ભીષ્મજીએ પૂછ્યું, હે મુને, જગતધાત્રી સતીની આરાધના કઈ રીતે કરવામાં આવે છે? જગતની શાંતિ માટે જે વિધાન હોય તે મને જણાવવાની કૃપા કરો। પોલક્ષજી બોલ્યા, ચૈત્ર માસના શુક્લ પક્ષની ત્રીજે દિવસના પૂર્વ ભાગમાં મનુષ્ય તલ મિશ્રિત જળથી સ્નાન કરવું। તે દિવસે પરમ સુંદરી ભગવતી સતીના વિશ્વાસમાં ભગવાન શંકર સાથે લગ્ન થયા હતા, તેથી ત્રીજના દિવસે સતી દેવીની સાથે જ ભગવાન શંકરની પણ પૂજા કરી। પંચગવ્ય તથા ચંદન મિશ્રિત જળ દ્વારા ગૌરી અને ભગવાન ચંદ્રશેખરની પ્રતિમાને સ્નાન કરાવીને ધૂપ દીપ નૈવેદ્ય તથા વિવિધ પ્રકારના ફળો દ્વારા તે બંનેની પૂજા કરવી જોઈએ। પાર્વતી દેવ્ય નમઃ શિવાય નમઃ મંત્રોથી ક્રમશઃ પાર્વતી અને શિવના ચરણોનું જયાય નમઃ શિવાય નમઃ તે બંને ઘૂંટીઓનું, ત્રંબકાય નમઃ ભવાન્યય નમઃ તે પિંડીઓનું, ભદ્રેશ્વરાય નમઃ વિજયે નમઃ થી ઘૂંટણોનું, હરિકેશાય નમઃ વરદાય નમઃ થી જાંગોનું, ઈશાય શંકરાય નમઃ રત્યે નમઃ થી બંને ના કટિભાગનું, કૌટિન્ય નમઃ શૂલિને નમઃ થી કુશીભાગનું, શૂલપાણયે નમઃ મંગલાય નમઃ થી ઉદરનું, સર્વાત્મને નમઃ ઈશાન્યે નમઃ થી બંને સ્તનોનું, ચિદાત્મને નમઃ રુદ્રાણે નમઃ થી કંઠનું, ત્રિપુરજ્ઞાય નમઃ અનંતાય નમઃ થી બંને હાથોનું, ત્રિલોચનાય નમઃ કાલા નલપ્રિયાય નમઃ થી ભુજાઓનું, સૌભાગ્ય ભવનાય નમઃ થી આભૂષણોનું, સ્વધાય નમઃ ઈશ્વરાય નમઃ થી બંને મુખમંડળનું, અશોક વનવાસિન્યે નમઃ આ મંત્રથી ઐશ્વર્ય પ્રદાન કરનારા હોઠોનું, સ્થાણવે નમઃ ચંદ્રમુખ પ્રિયાય નમઃ થી મુખનું, અર્ધનારીશ્વરાય નમઃ અસિતાંગે નમઃ થી નાસિકાનું, ઉગ્રાય નમઃ લલિતાય નમઃ થી બંને ભ્રમરનું, સર્વાય નમઃ વાસુદેવ્યે નમઃ થી કેશોનું, શ્રી કંઠનાથાય નમઃ થી કેવળ શિવના વાળોનું, તથા ભીમોગ્ર રૂપણ્યે નમઃ સર્વાત્મને નમઃ થી બંનેના મસ્તકોનું પૂજન કરવું। આ પ્રમાણે શિવ અને પાર્વતીની વિધિવત પૂજા કરીને તેમની આગળ સૌભાગ્ય અષ્ટક મૂકું. નિષ્પાવ કુસુંબ શિર જીરક તરુરાજ શેરડી મીઠું કુસુમ તથા રાજધાન્ય આ 8 વસ્તુઓ આપવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. તેથી આને સૌભાગ્યાષ્ટક કહે છે. આ પ્રમાણે શિવ પાર્વતીની આગળ બધી સામગ્રી અર્પણ કરીને ચૈત્ર માસમાં સિંગોડા ખાઈને રાત્રે જમીન પર સુઈ જવું, પછી સવારે ઉઠીને સ્નાન અને જપ કરીને પવિત્ર થઈને માળા વસ્ત્ર અને આભૂષણો દ્વારા બ્રાહ્મણ દંપતીની પૂજા કરવી, ત્યાર પછી સૌભાગ્યષ્ટકમ સહિત શિવ અને પાર્વતીની સોનાની પ્રતિમાઓને લલિતા દેવીની પ્રસન્નતા માટે બ્રાહ્મણને આપવી. દાન આપતા પ્રમાણે બોલું, લલિતા વિજયા ભદ્રા ભવાની કુમુદા શિવા વાસુદેવા ગૌરી મંગલા કમલા સતી અને ઉમાએ પ્રસન્ન થાઓ. 12 મહિનાની દરેક દ્વાદશીએ ભગવાન શ્રી વિષ્ણુની તથા તેમની સાથે લક્ષ્મીજીની પણ પૂજા કરવી. આ પ્રમાણે પરલોકમાં ઉત્તમ ગતિ ઇચ્છનાર પુરુષે દરેક મહિનાની પૂર્ણિમાએ સાવિત્રી સહિત બ્રહ્માજીની વિધિવત આરાધના કરવી જોઈએ તથા ઐશ્વર્યની કામના વાળા મનુષ્યએ સૌભાગ્યષ્ટકનું દાન પણ કરવું જોઈએ. આ પ્રમાણે 1 વર્ષ સુધી વિધિવત વ્રતનું અનુષ્ઠાન કરીને પુરુષ સ્ત્રી યા કુમારીએ ભક્તિપૂર્વક રાત્રે શિવજીની પૂજા કરવી. વ્રતની સમાપ્તિના સમયે સંપૂર્ણ સામગ્રીઓથી યુક્ત સૈયા શિવ પાર્વતીની સોનાની પ્રતિમા બળદ અને ગાયનું દાન કરવું. કૃપણતા છોડીને દ્રઢ નિશ્ચય સાથે ભગવાનનું પૂજન કરવું. જે સ્ત્રી આ પ્રમાણે ઉત્તમ સૌભાગ્ય સહન નામના વ્રતનું અનુષ્ઠાન કરે છે તેની કામનાઓ પૂર્ણ થાય છે, અથવા જો તે નિષ્કામ ભાવે વ્રત કરે છે તો તેને નિત્ય પદની પ્રાપ્તિ થાય છે. આ વ્રતનું આચરણ કરનાર પુરુષને 1 ફળનો પરિત્યાગ કરી દેવો જોઈએ. દર મહિને આ વ્રતનું આચરણ કરનાર પુરુષ યશ અને કીર્તિ પ્રાપ્ત કરે છે. રાજન, સૌભાગ્ય શરણનું દાન કરનાર પુરુષ કદી સૌભાગ્ય આરોગ્ય સુંદર રૂપ વસ્ત્ર અલંકાર અને આભૂષણોથી વંચિત થતો નથી. જે 12, 8 અથવા 7 વર્ષો સુધી સૌભાગ્ય સહન વ્રતનું અનુષ્ઠાન કરે છે તો બ્રહ્મલોક નિવાસી પુરુષો દ્વારા પૂજિત થઈને 10,000 કલ્પો સુધી ત્યાં જ નિવાસ કરે છે. એના પછી તે વિષ્ણુલોક તથા શિવલોકમાં પણ જાય છે. જે સ્ત્રી કે કુમારી આ વ્રતનું પાલન કરે છે તે પણ લલિતા દેવીના અનુગ્રહથી લલિત થઈને પૂર્વોક્ત ફળને પ્રાપ્ત કરે છે. જે આ વ્રતની કથાનું શ્રવણ કરે છે અથવા બીજાને આ વ્રત કરવાની પ્રેરણા આપે છે તે પણ વિદ્યાધર થઈને ચિરકાળ સુધી સ્વર્ગલોકમાં નિવાસ કરે છે. પૂર્વકાળમાં અદ્ભુત વ્રતનું અનુષ્ઠાન કામદેવે, રાજા સતધન્વાએ, વરુણદેવે, ભગવાન સૂર્ય તથા ધરણા સ્વામી કુબેરે પણ કર્યું હતું. અધ્યાય 21 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.